પછી તો એનું કારણ શું, એનું કારણ શું, એ ઉભા થવાનું કારણ શું દાદા? અગર એ કેમ ન થાય ભાવ છે એટલે એને એનો પુરસાદ કરવો ને, એ મૂર્ખાઈ નો કારણ છે. બરોબર ને? કયો પુરુષાર્થ કરવો જોઈએ? એનો પુરુષાર્થ એક ભગવાન કહ્યું કે મોક્ષે જવો હોય, જે કઈ આ ક્રોધમાન માયેલો મોક્ષે ના જવો હોય, ક્રોધમાન માયેલો કઈ બળવાન થવું હોય તો પછી અજ્ઞાનતા એનું મૂળ કારણ છે. અજ્ઞાનતા એનું મૂળ બસ, બીજું રૂટ કોઝ આખું અજ્ઞાનતા છે. પોતે કોણ છું એનું ભાન નથી ને એનું અજ્ઞાન છે, તે જ આ રૂટ કોઝ છે. માટે ના હોય તો મનમાં રોજ રોજ બોલ્યા કરજે, મને જ્ઞાની પ્રાપ્ત થાવ, મારે બીજું કઈ જોઈતું નથી. મને જ્ઞાની પ્રાપ્ત થાવ, બીજી કોઈ જરૂર બસ, મારે જ્ઞાની પ્રાપ્ત થાવ, જ્ઞાન ની મારે જરૂર નથી. મને જ્ઞાની પ્રાપ્ત થઈ જાય, જ્ઞાન એટલું આવે. પાછા આપણે બીજું બધું સાધન હોય ને શું કરીએ, એના કરતા જ્ઞાની બધું જ્ઞાને આપે, બીજું સાધન આપે, બધું પાછા જવાબદારી હોય લે. જેમાં રેલમ ગાર્ડ હોય છે ને એ જવાબદારી લે છે ને, એવું જવાબદારી હોય પાછા લીલી બચ્ચી જંડી હોય બોલાવે. બરોબર, એટલે જ્ઞાની પ્રાપ્ત થાય એટલું જ માગ માગ કરવાનું ભગવાનની પાસે, મૂર્તિ પાસે જઈને દર્શન કરવા. કારણ કે જ્યાં સુધી પોતાના આત્મજ્ઞાન થયું નથી, અમૂર્તનો દર્શન થયા નથી, અમૂર્તનો અનુભવ થયો નથી, ત્યાં સુધી મૂર્તિ પાસે જવું કે છે. શું કે છે? અમૂર્તનો અનુભવ નથી થયો ત્યાં સુધી. એ મૂર્તિ એ તીર્થંકરોની મૂર્તિઓ છે. કરી છે આરોપિત ભાવ છે, ભલે આરોપિત ભાવ છે, આ જગત જ બધું આરોપિત. તમે ક્યાં કીધે લાલ છો? આરોપ કર્યો, એ તો સમજાવી દીધું દાદા. એટલે મૂર્તિ, બીજું શું કહ્યું? જ્યાં સુધી અમૂર્ત ના હોય ત્યાંથી મૂર્તિ. જ્ઞાની ગુરુ મળ્યા હોત તો કામ જ થઈ ગયો હોત. મારે જ્ઞાની ના મળ્યા ને અજ્ઞાની મળ્યા, પણ તે કેવા નિષ્પ્રહી. કેવું? નિષ્પ્રહી. નિષ્પ્રહી, કોઈ પણ પ્રકારની લાલચ નહીં. આપણે એમને ચશ્મો લાવી લઈએ તારે કે છે ભાઈ સારા છે, પણ એ એમ ના કે તમે ચશ્મા લાવી દો લાવી દો, તારી પાસે થઈ ગયું મંડે નહીં. સમજે ને? એટલે નિષ્પ્રહી ગુરુ, ત્યાં સુધી જ્યાંથી કોઈ લાયા લે નહીં ત્યાં સુધી એમને એમ ચલાવી લે. શું થાય? એમને એમ ચલાવી, પણ બિલકુલ ચલાવી ના લે. જ્ઞાની જેવું ના હોય ઠાકોર. કેવું? મનમાં ભાવ થયા કરે કસલો પેપર પેપર વંચાય ને કઈ, પેપરમાં કઈ એમને કઈ મનનું કઈ ચેન ભરે અજ્ઞાની દશા. પણ નિષ્પ્રહી હોય ને, લાલતું નથી, તો એ ગુરુ આપણે સારો. ગુરુ શા માટે કરવાના? કારણ કે એને સમજણ ના પડતી ધર્મ હતો નથી. પણ નિષ્પ્રહતા ગુણ બહુ મોટો છે. શું છે? નિષ્પ્રહતા ગુણ બહુ મોટો છે. સમજે ને? સમજણ તો આપણા કરતા ઓછું સમજતા હોય, પણ નિષ્ફળતા ગુણ. એટલે મૂર્તિ ઉપર એ રોજ ભાવ આવે એવું રાખવું જોઈએ આપણે, ભાવથી દર્શન કરવા જોઈએ. પછી બાર જોડો યાદ કરીએ લઈ જશે, શું થશે દાદા? આવે ને જોડા પછી બત્રી 95 રૂપિયા આવે છે. બાર ચંપલ કરે છે ને તે યાદ. મેં મહાવીર ભગવાન પૂછ્યું કેમ આ લોકો પર રાજી નહીં થતા, કે હું શું કરું? જોડા ઉપર છે, મારો ફોટો લે છે ને ચંપલ નો ફોટો હાથે લે છે. હવે આવું બધું કરે પછી કેમ રાજી થાય? શું ગપ્પુ નથી આ મૂર્તિ, એ ગપ્પુ નથી. શું આ ગુરુ એ ગપ્પુ નથી? શું કહ્યું? ગુરુ એ ગપ્પુ નથી, જ્ઞાની ગુરુ એ ગુરુ ગુરુ ગપ્પુ નથી. તો લાલતું ના હોવું જોઈએ, અને ધમાક વાળો ના હોવો જોઈએ. ધમાક વાળો હોય તો ફેટે દીધ બાબુ, બાપજી મને તો અહીં ફસામણ કરતા ઘેર સારું પડશે. કઈ બા શું કહ્યું? હા એવું મારે કહી દેવું એટલે હમતી જાય. ચાલો હું કઈ ફસામણ, હું ફસાવું છું બધાને, નહીં તો આપણે કઈ બાપજી બહુ સારા માણસ છે એટલે એ જાણે. મને તો કોઈ મારા ભૂલ જ નથી એવું લાગે. એટલે આપડે બોર તો બોલવું નિષ્ફળતા નો ગુણ ઉત્પન્ન થયો નથી એવો મોટો નિષ્ફળતા વાળો ધમાકી હોય નઈ કેવું બરોબર તપસ્વી તો દાદા કીર્તિ ની બીર્તિ ની લાલસા હોય ને એ ધમાકી હોય તાપણી હોય ને એ તાપણી એ તપસ્વી કહેવાય છે શું કહેવાય છે તાપણી તપસ્વી ત્યાં જેને બેસું ટાઈડ હોય તો ઉનાળા ના બેસું શું ઉડી જાય તપસ્વી નું નામ ના દેવું આ જગતમાં બીજા બધાનું નામ દેવું તમે એ નાતના હો તો તમારું નામ દેવું એ જાતના તમે હો પોતાની જાતિ મિલન હોય તો વાંધો નથી પણ આપણી જાતિ મિલન હોય ને આપણે તપ કરવાની શક્તિ ના હોય અને આપણે એમની જોડે સ્વાગત કરીએ તો હું ઊંધું ના ખાવડાવે ગાડું બધી જાતની પ્રકૃતિના લોક છે કેવું છે બધી જાતની પ્રકૃતિના એ કઈ મોક્ષે જતા મોક્ષમાં જતા આ તપ ભગવાને નથી કહ્યું ભગવાન જ્ઞાન દર્શન ચારિત્ર તપ ચાર પાયા મોક્ષ ના કયા તે ત્યારે છે તે અહી મનુષ્ય પાંચ ઇન્દ્રિયો થી જોઈ શકે એમ નથી શું કહ્યું મોક્ષ ના પાયા જે ચાર કયા ભગવાન તે ત્યારે પાંચ ઇન્દ્રિયો થી દેખાય એવા નથી સમજાવો પરિવાર થી બેઠું નહીં દાદા એ પરિવાર કહો જરા પરિવાર જરા એનું રહસ્ય ખોલો થોડું એ જેને જ્ઞાન દર્શન તપ ચાર પાયા હોય ને એનો બહાર કશું ના દેખાય જ્ઞાને ના દેખાય દર્શને ના દેખાય ચારિત્ર ના દેખાય તપે ના દેખાય કેવું બહાર પાંચ ઇન્દ્રિયો થી ના દેખાય બરોબર ને એ તો એના પરિચય થી સમજાય શું પરિચય થી સમજાય કારણ બધું આંતરિક હોય છે અને બાહ્ય એ સંસાર નું કારણ છે શું કહ્યું બાહ્ય જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ એ સંસાર નું કારણ છે શું છે એટલે ઉર્ધ્વ ગતિ નું કારણ છે કુંડે બંધવાનું કારણ છે કુંડ બંધ છે પેલો મોક્ષ નું કારણ છે અધિશ તપ દાદા અધિશ તપ કરે છે જો આમ કોટ કોટ કેટલો ભારે પહેરે છે બૂટ પહેરે છે પાલિશ પણ દીઠ તપ કેવું અધિશ તપ એક સમય તપ વગર નહીં જવાનો એક સમય પણ શું હોમ ડિપાર્ટમેન્ટ ફોરેન ડિપાર્ટમેન્ટ ઉપર એક્ઝેક્ટ તપ ચાલ્યા કરે કેવું આમાંથી આમાં ડોલ ભરે નહીં આમાંથી આમાં ડોલ ડોલ ભરે નહીં એટલું બધું દાદા સ્વના વેદન ની વાત કરો છો હે સ્વના વેદન ની વાત કરી આ તપ એટલે તપ એટલે સ્વનું વેદન એને તપ કહેવાય ના સ્વનું વેદન નથી વેદન સ્વને વેદન હોય જ નહીં આત્માને વેદન હોય નહીં આત્મા તો કદી અસાતા વેદે નહી તો એ આત્મા નહી થયું તો એ આત્મા નહી આત્મા પોતે અનંત સુખ નો ધણી હવે આ બરફ ને ઉપર દેવતા મૂકે દજાય બરફ ના દજાય બરફ દજાય નહી દેવતા ઠરી જાય હે દેવતા ઠરી જાય દેવતા ઠરી જાય ને વિરોધાભાસ લાગે પણ આત્મા આનંદ સુખ નો ધણી અને દુઃખ અડે જ નહીં કેવી રીતે અડે જે અડે તે સુખ થઈ જાય કેવું અડે તે સુખ થઈ જાય ખાલી અડવા અડવા માત્ર થઈ સુખ દાદા દુઃખ કોણ વેદન કોણ કરે છે જે સુખ નું વેદન કરશે તે અહંકાર નામ અહંકાર કરે છે બરોબર છે સુખ નું વેદન કરે છે અહંકાર નામ બરોબર છે પણ દાદા દુઃખ જે આવે છે દુઃખ એ જ અહંકાર જ વેદ છે અને અહંકાર જ ઉભો કરે છે પણ અહંકાર ઉભો કરતો નથી એટલે દુઃખ તો પરિણામ છે દુઃખ પરિણામ છે પણ સાતા વેદ ની અને અસાતા વેદ ની જે ઉભો પરિણામ છે બે પરિણામ બે પરિણામિક ભાવ છે એટલે અહંકાર થી ઊંધા કૃત્ય થઈ જાય છે તેનું પરિણામ સાતા વેદ ને સાતા વેદ ની આવે છે અને તે અહંકાર ભોગવે છે સમજ ભાઈ ને અને અહંકાર એ જો કદી નિર્ભળો અહંકાર હોય ને અરે હમકું ક્યાં હમકું ક્યાં હમકું કઈથી ઠાડ હમકું ઠાડ નીકળશે એ અહંકાર નિર્ભળો કરેલો બરોબર દાદા, તે એમ નથી લાગતી ઠંડી, અને મને ઠંડી લાગી, અહંકાર કર્યો તો તટ લાગે. હમકું કહેવાય આમ આખી રાત કાઢવા, હમકું ઠંડી કહી છું, હમકું કહી છું, હમકું કહી છું, હિમાલય ઉપર સાઈડમાં ઠરી જતો હતો દિવસમાં, અમકું કહી છું, શું કહી છું, કેવું અહંકાર સમજ ને. એટલે અહંકાર, મને બહુ દુઃખ પડ્યું, એ ખાલી અહંકાર કરે છે, એટલું જ. કોઈ દાડો વિષય ભોગવ્યો નથી, કોઈ દાડો કશું જ કર્યું નથી, અહંકાર કરે છે એટલું જ. શું કરે છે? અહંકાર કરે છે. સમજ ને, ખાલી અહંકાર કરે છે. આત્મા ભોગવે છે, શરીર ભોગવે છે. આત્મા ને ભોગવવાનું હોય નઈ, શરીર ભોગવે છે. તમે શરીર નથી ભોગવતું, અહંકાર ભોગવે છે. શરીર એ ભોગવ છે, શરીર જડ છે, શરીર જડ છે. આત્મા ભોગવતું નથી, આત્મા આરૂપી છે. તમે કહો નહીં, આત્મા આરૂપી કે રૂપી હોય તો સવાલ નથી. આત્મા પોતે જ અનંત સુખનું ધામ, એને દુઃખ અડે કેમ કરીને? બરફ ને દાદા, સાતાવેદ ની અસતાવેદ ની જીવને થાય છે, એવી શું છે? એ અહંકાર. મને મને અસતા વર્તે છે, સહન ના થાય. પણ કોને થાય છે દાદા? અહંકાર ને, અહંકાર ને થાય છે. બસ પતી ગયું. બરોબર, અહંકાર ના થાય. એ કે તારો અહંકાર જશે, તારી રોંગ બિલીફ છે, હું આ કરું છું, તારી રોંગ બિલીફ છે. એ જશે, તારો તું હતો તેનો તે જ છું. આ બિલીફ રોંગ ઉત્પન્ન થઈ છે, તારી જશે. જ્ઞાની પુરુષ શક્ય કરી આપશે. ખોટી બિલીફ જતી રહે છે, એટલે સાતા વેદની નું વેદન કરશે આત્મા ને. બસ તું છું આત્મા જ છું. શું છે? આ તો કરે છે, વ્યવસ્થિત કરે છે, ને કે છે હું કરું છું. એ રોંગ બિલીફ બેસી ગઈ છે ને. બરોબર સમજાય છે. એ બિલીફ બેસી ગઈ છે, એટલે એ બિલીફ બેસી ગઈ, એટલે હું કરતા પણ અહમ ટૂંકું થયું. મેં કર્યું આ રામ, તેનું ફળ ઉભા થયું. તેના ફળ ના સાતા વ્યક્તિ, સાતા વ્યક્તિ સાથે તેના ફળ ક્રોધમાન માયાલોક થયા. શું થયું? ક્રોધમાન માયાલોક. અને આ બધું ઉભું થઈ ગયું ઝાડ બધું. શું થાય? તે ઇગોઇઝમ ગયું, તો બધું ગયું. જો ને આપણે પહેલે જ દાડે જ્ઞાન આપતાની હાથે શું ફ્રેક્ચર કહે, સાહેબ કે ઇગોઇઝમ ફ્રેક્ચર થઈ ગયું. તો સાહેબ ફ્રેક્ચર થઈ ગયું, એમ કહે ધણી આ પાડે, પોતે હોવું ધણી હોવું આ પાડે. કારણ કે જોણે મય કોઈની બૂમ નથી અત્યારે, કોઈ ટેબલ ખગડાવું તો ના આ પાડે. ટેબલ ખગડાવતો આ તો બહુ ઝીણી વસ્તુ છે. વસ્તુ સમજાવી છે દાદા, સમજી શકાય એવું છે. આ તો સમજાય છે, બરોબર છે. કેટલું પરિણામ, આ જગત પરિણામિક ભાવને ક્વોઝિટ માનવામાં આવીને આટલી બધી ક્રિયાઓ કરવા મળે છે. મારે તોફાન ઉડતો છે. આ જપ તપ ક્રિયા બધી જે કરવામાં આવે છે, ઉદય કર્મ કરાવે છે, એ કહે છે હું કરું છું. એટલે કઈ જાતનો માણસ છું તું? એ તો ઉદય કર્મ કરાવે છે. એમાં તારું છું? આમાં તાણે અપવા કર્યા તેમાં તારું છું? ના, પણ બીજાથી થાય નહીં, એ તો હું જ કરું. દાદા ત્યાં તો પુરુષાર્થ ત્યાં નક્કી કર્યા પછી ની વાત છે. તમે એને ઉદયભાઈ કહો છો, જે લોકો એને પુરુષાર્થ કહે છે એ તો એ જ વાત કરશે ને. આજે જૈનો એમ કે છે કે પુરુષાર્થ છે, અને ઊંધી માન્યતા છે. એ બધા વાંચી માન્યતા વાંચી, બરોબર છે. પરિણામિક ભાવ જ આપવો છે. બરોબર, ભગવાને શું કહ્યું કે હું આ વાંકા છે આગળ? ના દાદા, બાળ તપ કહો ને, બાળ તપ કઈ છે કે તપ તો કરે છે, પણ બાળ તપ કહો એને વાંકા છે, વાંકા ને જડ. તેથી ભગવાને કહ્યું 22 તીર્થંકરો ના શિષ્ય એવા હતા, વિચક્ષણ. કેવું? ક્ષણે જેને વિચાર હતા, એક પ્રતિક્રમણ ઉદારતા રાખતા. એ જ વર્ષે બરોબર દાદા, પ્રતિક્રમણ ઉદારતા રાખતા. કારણ કે ક્રિયા એ પરપરિણામ છે. શું છે? ક્રિયા એ પરપરિણામ છે. બરોબર દાદા, પ્રતિક્રમણ એ સ્વાયત્ત સમજણ નું પરિણામ. કેવું છે? સ્વાયત્ત સમજણ. એ સમજણ હોય તો કામ ચાલે. બરોબર દાદા. અને તે સાથે અહીંથી કોઈ ખેતે આવેલો હોય તો બસ નો વ્યવહાર મુંબઈમાં ક્યાંથી મળે? કે ભાઈ અમુક વિરાર થી અમુક આગળ આવ્યો અહીંયા આજે વસઈ ખાડીને આવડું ગીરે બરાબર બસ નો વ્યવહાર ભેગો થાય. પણ આવે તો વિરાર થતે તો આગળ પાલઘર રહ્યો રહ્યો પછી મારે બસ મોકલો તે ચાલે કે ભગવાને એવું કહ્યું છે કે એકદમ પ્રતિકોણ ઉભો થાય નહીં કે છે. પહેલું મિથ્યાત્વ થી મિથ્યાત્વ ઘસાય કે છે. શું કહ્યું દાદા? મિથ્યાત્વ થી મિથ્યાત્વ ઘસાય એ સમજાવવાથી ગુજરાત માંથી પણ મિથ્યાત્વ થી મિથ્યાત્વ ઘસાઈ અને એનો અમુક લેવલ આવી ગયા પછી છતાં જાગૃતિ ઉત્પન્ન થાય. તેમાંથી જાગૃતિ ઉત્પન્ન થતી બધા મિથ્યાત્વથી મિથ્યાત્વ ઘસાયની જરાક સમજણ નહીં પડી પૂરી પાછી. ખોટું એક જે છે મિથ્યાત્વ એટલે ઊંધી બિલીફ, મિથ્યાત્વ એટલે ખોટી સમજણ, રોંગ બિલીફ. હા, રોંગ બિલીફ. હવે રોંગ બિલીફ ને રોંગ બિલીફ ઘસાય સાથે એમ આપનું કેવું છે? એવું નહીં, મિથ્યાત્વથી મિથ્યાત્વ ઘસાય એટલે શું કહેવાનું છે કે આપણે આ નર્મદાજી છે ને તે સૌથી આગળ પહેલા પહાડોમાંથી નીકળે છે ત્યારે પહાડોમાંથી બધો મહરમ તૂટી પડે છે, બધી પાણી ગહાર આપી અને તે આમ ચોરસા ને કોઈ ત્રિકોણીઓ ને કોઈ લાંબો ને લંબગોળ ને ચોકડા ને એ બધા પછી અહીંયા આગળ શું થાય છે? રેતી માં આવડા બધા જુદા પાડી દે પાણી બધાને, બરોબર, જુદા પાડીને ઘસે સામ સામે આમ થી આમ લઈ જાય, તેમ થી તેમ લઈ જાય ને એ ગતિ. અને અહીંયા આગળ ભાડબુજ આવે તારે ગોળ થાય ને તારે એ સાલિંગ્રામ માં જાય. શું કહ્યું? એટલે આ મિથ્યાત્વ થી મિથ્યાત્વ ગહાય છે ત્યાં સુધી, બરોબર. સમજાણ એ ગહાતું ગહાતું એ જઈ જન્મ આવે છે, ગાતું ગાતું વેદાંતમાં પણ આવે છે. બે જગ્યાએથી મોક્ષ માર્ગ ખુલ્લો છે, મોક્ષ સંકેત બે જગ્યાએ છે. શું છે? બરોબર, સંકેત બે જગ્યાએ ને, ત્યાં કઈ સંકેત બંધ નથી. બરોબર, અહીં સંકેત ચાલુ છે એવું કહ્યું છે નહીં. ભગવાને કહ્યું છે કે વેદાંતિયાનું માથી લેજો, જૈનોને કહ્યું છે અને વેદાંતિયારે કહ્યું છે તમે જૈનો નું વાંચી લેજે. બધું પંદર ભેદે સિદ્ધ કીધા છે, સમજવા પ્રયત્ન કરજો. એટલે કૃપાળુ અમુક પુસ્તકો વાંચ્યા ને કીધા હતા, બરોબર દાદા. પરિણામ ને કશું કરવાનું ના હોય, કેવું ક્રોધ ને વાંચે વાંચે કરીએ એની પાસે ખાઈ ગયું છે ને. અરે ભેંસ ભેંસ છે તો કઈ ગાય બાય છે તો વાતરાય વાતરા છે તો તમે સમજ પડે ને. ક્રોધ ના કયા કારણો છે એ કારણો ને નાશ કરવામાં આવે તો ક્રોધ ક્રોધ જાય. જુઓ ક્રોધ જવાના બે રસ્તા, સમાધિ. એક તો અજ્ઞાનતાથી જ્ઞાન થી બધું જ જતું રહે, બરોબર દાદા. હવે જ્ઞાન ના થાય એવું હોય છતાં ક્રોધ કાઢવો હોય કોઈ માણસ ને, તમે સમજ પડે, બરોબર દાદા. તો એને આ ક્રોધ મને કેમ થાય છે? તારે છે જયારે જયારે કપ્રગાદી ફૂટે છે ત્યારે થાય છે. હવે પછી એની પર વિચાર કરવાનો, કપ્રગાદી ફૂટે છે એમાં મને કેમ થાય છે? કે કપ્રગાદી ફરી પૈસા ખર્ચી લાવી પડે ને, કે પૈસા માટે મને શું વાંધો છે? બેંકમાં છે ને, ના એ તો થઈ રહે ખલાસ છે, મારે લોભ છે મારી પાસે. હા, એટલે લોભ ને મોળો કરે, બીજું બધું મોળો કરે ત્યાં ક્રોધ જાય. એવું ઘણા કરેલા હોય છે પાછા, મેં જોયા બુદ્ધિશાળીઓ બુદ્ધિશાળીઓ એમ કહી નહીં પણ ક્લેશ ઓછો થાય એવા રસ્તા ખોરી કાઢેલા હોય છે. પણ એનો બાપ ઇગોઇઝમ સી રીતે છે પાછો? આ બધાનો કર્યાનો ઇગોઇઝમ વધતો જાય પાછો, આ ઓછું કર્યો તેનો ઇગોઇઝમ વધતો જાય. મેં કીધું એમ થાય ને, એટલે બાપ સી રીતે છે પણ તે મારા વગર ચાલે નહીં પછી. એવટે તમારી જરૂર પડશે ને, એવટે તમારી જરૂર પડવાની. માટે જ્ઞાની પુરુષ નો એકલા ની ચાકરી, હા બીજું કશું ના આવે. જ્ઞાની પુરુષ અમને મળો, પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ, એક પ્રમાણ જો એવું છે. આ પેલા એમને એકલા ભાવના કરી 1.5 વર્ષ સુધી શાંતિલાલ હતા ને આપડા, તમારા અંબાણી મને કેતા હતા, મને કે અમારા સ્થાને પાછીમાં હરૂભરું ખરો કૃપા શ્રીમદ રાજચંદ્ર પુસ્તકો વાંચું, પણ પુસ્તકમાં મને એમ કંઈ લાગ્યું નહીં કે કંઈ આપણને આપણું કામ નીકળે એવું લાગ્યું નહીં. પણ મને એક વાક્ય બહુ ગમ્યું એમનું કે ભાઈ તું જ્ઞાની પુરુષને ફરી કાઢમાં બીજું કઈ શોધ માં કે છે લખ્યું બીજું કઈ માં એટલે જબરજસ્ત દબાણ કર્યું બરોબર કે ભાઈ તું બીજું કહ્યું શોધીશ નહીં. એક સત્પુરુષે શોધીને તેના સ્થળ કરવાનો સર્વભાવ અર્પણ કરી વધતો જાય પછી જો મોક્ષ ના મળે મારી પાસેથી લે છે પંદરમે ભવે અવશ્ય મળશે. કપાલ દે એમ જાણતા આ લોકો તો કેવા છે, સત્પુરુષ ગમે તેને માની લે, ભગવું લુગડું કરી ના આવે તો ઘર લુગડું કરી ના આવે તો વાઘરાય અવાય નહીં, નહીં વાઘરાય નહીં બેઠા હોય. કારણ કે છે કે એનામાં એનામાં ફેક નહીં, નિસ્દિન જેનો આત્માનો ઉપયોગ છે એવો સત્પુરુષ કોણ છે કે જ્ઞાની પુરુષ. શું કહ્યું? નિસ્દિન જેને આત્માનો ઉપયોગ વર્તે છે. અરે વાણી જેની શાસ્ત્રમાં ના હોય એવી વાણી હોય છે, પ્રમાણ પ્રમાણ શાસ્ત્રમાં ન હોય એવી શાસ્ત્રમાં હોય ત્યારે પછી શાસ્ત્રો એમાં ફેરશો તો જ્ઞાની શાસ્ત્ર જ્ઞાની કહેવાય. તો શાસ્ત્ર તો જ્ઞાની ની આડ પેદાશ છે. શું છે? સીધી પેદાશ નહીં પણ આડ પેદાશ. માટે આ જ્ઞાની જ્ઞાની એટલે જ્ઞાની, જ્ઞાની એટલે વર્ણના માલી જે કરો તે 24 તીર્થંકર ના હોય તો 24 તીર્થંકર એ તેડાય એ ગણાય, કારણ ગાદી એમની ને એમ ને એ પત્ની એને એ ના હોય એમને જેને જયારે સંપૂર્ણ ઇગોઇઝમ ખલાસ થાય ત્યારે પદ પ્રાપ્ત થાય. સંપૂર્ણ ઇગોઇઝમ ઇગોઇઝમ સંપૂર્ણ ખલાસ થાય એટલું નહીં, ઇગોઇઝમ નો પડછાયો ના હોય એનો પડછાયો પડછાયો હોય તો હજુ ઇગોઇઝમ છે. હા ઇગોઇઝમ તો ખલાસ થઈ જાય પણ પડછાયો પડતો હોય તો ઇગોઇઝમ નો તોય છે તે ઇગોઇઝમ. શું છે? પડછાયો પણ ના હોવો જોઈએ, માં તો ના હોય ના હોય પણ એનો પડછાયો પણ ના જોઈએ. શું કહ્યું? જ્ઞાની પુરુષ આમ ઇગોઇઝમ હોય તો હોય ના હોય ના હોય પણ એનો પડછાયો પણ ના હોય. શું કહ્યું? પછી આથી બીજી વધારે આપણે શું જોઈએ? આવા જ્ઞાની મળ્યા પછી આપણને જોઈએ શું? એટલે જ્ઞાન મળે તો જ્ઞાન નહીં તો એમ ચરણું લઈ લેવું, ગમે તે લઈ લઈને એની પાસેથી લઈ લેવું. શું કરવું? શાંતિલાલ તમે શું કર્યું? પુસ્તક માં તો વાંચતો રોજ હે કપાલ દેવ હવે મૂર્તિ વાળું કરીશું કે સાહેબ આપણે તો કહ્યું બીજું કઈ શોધમાં પણ મને કઈ જડતા નથી, મારામાં એવી અક્કલ નથી કે મને જડે, માટે તમે જ ખોવાઈ આવો છો. શું કે છે? તમે જ ખોવાઈ આવો છો. ત્યાં દોઢ પછી ક્યાં ક્યાં કર્યું તાર મને જડ્યા કે તમે? તો પછી ખૂબ રડતા હતા, ખૂબ રડ્યા હતા વડોદરાઈ કે છે કે આ જાણ્યા નહીં અત્યાર સુધી દુઃખ પડ્યા હા મહા દુઃખ ભોગ્યો, આ તો જ્ઞાન આપ્યું કે તરત સુખનો અપાર નથી કે છે. એટલે જ્ઞાની પુરુષ ને તો વર્ણન ના કરી શકાય, વર્ણવવા મુશ્કેલ છે, વર્ણન કરનારની ભૂલ થાય, તીર્થંકરો નું વર્ણન ના કરાય. તીર્થંકરો જો કોઈને માન આપ્યું હોય ને આ જગત માં તો જ્ઞાની અમે દાદા સંઘને માન આપતા હતા ને તીર્થંકરો હે સંઘને માન આપતા હતા કે છે કે છે સંઘને માન આપતા હતા ને તીર્થંકરો નહીં સંઘને તો પ્રેસ્ટીજ બેસાડેલી પ્રેસ્ટીજ રાખેલી એ પોતે જાણતા હતા કે આ સાધુ આચાર્ય ગમે તે ટાઈમ બધા હંપી જાય અને ઊંધું થતું કરી દે હે તો આ પબ્લિકનું શું થાય એ પણ જાણતા હતા. એટલે કહ્યું કે ભાઈ આ અને જ્ઞાની પુરુષ નો તો તીર્થંકરે બહુ વખાણ કર્યા, કારણ કે જાણે છે તેમના હાથે બહુ તરનારા છે બધા લોકો અને કુંભારનું કામ એ જ કરે ને કેટલા મોટલા ગળે છે. તૈયાર થઈ રંગ રોગાન કરીને સાહેબ ને અમુક આપવાનો સાહેબ પછી તીર્થંકર નું જો વર્ણન ના કરી શકાય એવા તીર્થંકર ને આજે આપડે આવી દશા વગર ને ખેંચે દાદા મહાવ્રત પાંચ ચોવીસે ચોવીસ તીર્થંકર માં એક પ્રાર્થના ટાઈમમાં ચાર મહાવ્રત મહાવીર ના ટાઈમમાં પાંચ મહાવ્રત એટલે આ ચાર મહાવ્રત એક થી ત્રેવીસ સુધી ચાલે આવે છે કેટલી આવેલા અને પાંચ અમને કર્યા એ જાણતા હતા કે આ કાળ દુષ્મ કાળ છે દુષ્મ માં મારી પાસે આ છે તે પ્રાપ્ત કાળ આવી રહ્યો છે એટલે એ જાણતા હતા કે બહુ વિચિત્ર થયું મહાશિરસ્થાન કરી શકે જે કાળ જોયો ના હોય એવા કાળ નો ત્રણ મહાવ્રત હતા કોઈ કાળે એમાં કોઈ તીર્થંકરો માં ત્રણ મહાવ્રત નહીં જરૂર જ નહીં બધા બહુ બહુ બ્રિલિયન્ટ બધા ને અને પહેલા વાળા તો મહાવ્રત સમજતા જ નતા એ તો બિચારા એ એમ કહ્યું દર્શન કર્યા કરો તો પછી હવા સુધી ચાલ્યા કરતું એમને બિચારા સમજે સરળ જીવો હતા ને સરળ જીવો સરળ નો ઉકેલ જીવંત હોય થોડો ગ્રોપ વાળો કે છે પણ એનો ઉકેલ શું કહ્યું સાવ સાચી એનો ઉકેલ સરળ અમે બહુ સરળ નાના બાળકો અમને ફેરવી શકે કે ના દાડો ના દાડો આમ હેડો ને થઈ જાય શું કહ્યું જેટલું સરળ પણ રુજુ પણ કહેવાય શું રુજુતા હા રુજુતા હોય છે જેમ સોનું પણ બહુ સરળ હોય માઇલ્ડ હોય જેમ વારીએ તેમ વાળે એવું આમ વાળે એવું વળે કેવું વાળે એવું વળે પણ અમે દવા હલાવીને પીએ ફક્ત શું કહ્યું દવા હલાવવામાં હિંસા નથી એવું અમે જાણીએ છીએ શું કહ્યું દવા હારી કરી હલાવી એમાં કઈ હિંસા નથી એટલે અમે ખકડાટ કરીએ પછી તમારે કયા પણ કરીએ ખકડાટ કરીએ ઘડી આપો ને પેલા તો પછી જરા બીજી વાત દવા હલાવી ખકડાટ કર્યા કે ના કારણ કે કાયદા વગર બધું તંત્ર ચલાવવાનું કઈ કાયદો હોય છે આપણે તંત્ર બધું કાયદા વગર ચલાવવાનું હવે તો 15,000 માણસ થઈ ગયું જો એવું કરીએ ને 15,000 માણસ થઈ ગયું સી રીતે કાયદા વગર બધું ચાલે પણ ચાલે જ છે ને પરમ વિનય એ જ કાયદો આપણો શું કહ્યું પરમ વિનય એ જ કાયદો અને તે કાયદો તો તીર્થંકરો નો હતો ત્યાંથી આપણે કે નવો કોઈ ગાલ્યો નથી તીર્થંકરો પરમ વિનય થી મોક અને આ સંસારમાં પરમ વિનય થી તો બહુ સુખી થઈશ એના જેવું સુખી થવાનો બીજો કોઈ રસ્તો જ નથી કોઈ રસ્તો જ નથી એમ તો સુધી કઈ વાત વાત કરતા નહીં કરવાનું કશો વધારે આપણે તો બધા એમાં એવું નહીં રાખવાનું આપણે જે ઠીક લાગે બોલવું શું હા છે નો લો લો છે અહીં તો અહીં તો નો લો લો છે નો લો નો લો લો છે નહીં તો કાયદો છે નહીં એવું કઈ ના અહીં કોઈ કાયદો એના પગ દુખતો હોય ને આપડે એને કઈક ના આમ કરી દે બેસ ને ભાઈ જેમ કરીને બેસ પરમ વિનય મરે વિનય એટલે શું કોઈને આપણે નિમિત્તે કિંચિત માત્ર દુઃખ ના થાય એ પરમ વિનય આપણે બાકી અમે જ્યાં જ્યાં દર્શન કરવા જતા હતા તો મારે ત્યાં પગ દુખા જાવ આમ કરતા નહીં ભાઈ આ કરીએ બા ફસાયા ફરી ફરી નહીં આવીએ લાલ ગાય ને ધોળું દૂધ નીકળે છે, ધોળી ગાય ને ધોળું દૂધ નીકળે છે, કાળી ગાય ને ધોળું દૂધ નીકળે છે, શું કહ્યું? કાળી ગાય નું ધોળું દૂધ નીકળે છે, આ કયું દૂધ આપવાના હતા? ફરી નવું આપવાના છે શું? ફરી પાછો ઝમકરી બેહવા દેતો નથી. હું હતા આવાના પાર ચડાવે. એક વાર ઝમકરી બેસતા તો દે, હું ચા ના પછી બીજું કઈ તો મારે ઝમકરી બેહવા તો દે. મારા આ પગ દુખતો હોય મને તું આવું કહું તાકે ધર્મ ની વાત. એટલે પણ ધર્મ ચાર શું માના છે બધે જોવા જોઈશે. દોરું દૂધ છે શું છે? હા ખોરાક વાસી પાસે મજા તો દોરું દૂધ ને પેણા સપ્ટેમ્બર માં દોરું દૂધ બધું ગાય નું દૂધ છે. શું છે? ગાય નું દૂધ છે. જો તીર્થંકર દૂધ હોય તો વાત શું? બધું ગાય નું દૂધ છે. એ બધા દોરું જ્યાં જો તમે તો પછી પગ રાખી બે તીર્થંકર દૂધ હોય તમે બે. ના ના પગ ને માટે નહીં, એક ઊંધા માથે સુઈ લો તમે ઊંધા માથે સુઈ. એક જ ખરો દુઃખ ને આ તો કાયમ નું પાસે જાઓ પાછા આવો. ધોતિયા ગહે જાય, બૂટ ગહે જાય, તીર્થંકર અમુક દરામ નક્કી કરી આપે. આટલા દરામ તારો ઉકેલ તો ડાક્ટર ને તો ઉકેલ આવે મહિને બે મહિને મળી જાય છે. અમને તો ઉકેલ જ નહીં આખી જિંદગી. દાદરા બદલ્યા દસ દાદરા કઈ કહે છે એને બદલે પણ આપણે બદલવાનું સામાન્ય ખીચડી જેવું થઈ ગયું. શું થયું? સામાન્ય ખીચડી. હા સામાન્ય ખીચડી ખાવ ને. આ તો સંતોષ લેવાનો ખાલી. આ ઇગોઇઝમ કે હું પાછળ જઈ આવ્યો ને ઇગોઇઝમ. અરે શું તારે શું કરે પણ દાદા હતા ને કરે શું મારા જાતરી નું કઈ ઓછું કઈ એમને બઉ કઈ લગડો કશું હતો ને કે એમને જો આપડે જો આ જ્ઞાન આપ્યું હોય તો ચાલે. કોગરો સીધો હોવો જોઈએ. હા સોગરો બહુ વાંકો હોય. મહારાજ જેવા હોય ડુંગર થી મહારાજ તો આપડે ત્યાં કલ્યાણકારી પુરુષ એવા છે ને નથી એવા નઈ. પણ ભાઈ તોબરા વાળા જ છે દાદા. હોય પણ બધે એવું તો એ બે હોય ને કે એકલા ચિતા ક્યાંથી હોય. જળ વખત કીધા છે બધી ક્યાં તોબરા વાળા તો કામ ના થાય. જોવા જાય તો વેપાર માં ના થાય એનો સારો. કાલે તો પૂછતા હતા ખરા. આજ તો કઈ પૂછ્યું નહિ તમે. કાલે કઈ પૂછતા હતા ને સત્સંગ ની વાત કરી. વાત કરીએ તા નીકળે ભાઈ. વાત કરતા કરતા કઈ ની કઈ વાત નીકળી જાય. વાત તો સમજવા. તીર્થંકરો તો બહુ રીતે સમજવા જેવી વાત. તીર્થંકરો બહુ રીતે સમજવા. હા દાદા સામાન્ય બુદ્ધિ અને પ્રજ્ઞા માં શું ભેદ? સામાન્ય બુદ્ધિ અને પ્રજ્ઞા. સામાન્ય બુદ્ધિ બુદ્ધિ અને પ્રજ્ઞા. પ્રજ્ઞા બુદ્ધિ કોમન સેન્સ એ હંમેશા સંસાર ઉકેલી આલે. શું કરીએ? સંસાર ઉકેલી આપે. સંસાર ના તાળા બધા ઉકેલી આલે. પણ મોક્ષ નું તાળું એક ઉકેલ ના ઉકેલી શકે. પણ જો સંજ્ઞા જ્ઞાન મળે અને પ્રજ્ઞા જ્ઞાન મળ્યા પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય નહીં. અગર તો સંકેત થયું હોય તો પ્રજ્ઞા ની શરૂઆત થાય. સંકેત માં પ્રજ્ઞા કેવી શરૂઆત થાય? બીજો ચંદ્ર ચંદ્ર જેવી દેખે શરૂઆત થાય. અને અહીં તો આખી ફૂલ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. ફૂલ પ્રજ્ઞા એટલે પછી મોક્ષ માં જ લઈ જવા માટે ચેતવે છે. પ્રજ્ઞા ચેતવે વારગડી ચેતવ ચેતવ કોણ કરે છે? પ્રજ્ઞા. ત્યારે આપણા અમને શું હતું ભરત રાજાને કે ચેતવનાર રાખવા પડે, નોકર રાખવા પડે. પંદર પંદર મિનિટે બોલે ભરત ચે ત્રણ વખત બોલે. તમારે તો કોઈ ચેતવનાર માહિતી ચેતવે પ્રજ્ઞા. એટલે પ્રજ્ઞા શક્તિ મોક્ષે લઈ જવાનું કામ, એનું કામ જ શું? મોક્ષે વારી જોડીને લઈ જવું. શું ભાઈ? મોક્ષે વારી જોડીને લઈ જવું. અને અજ્ઞા શક્તિનું કામ શું? કારણ કે મોક્ષમાં ક્યારેય જવા ના દેવા. શું ભાઈ? મોક્ષમાં ન જવા દેવો એ એનું કામ છે. આ બેની મહી અથડામણ ઉતાર્યા કરે તે અમારી જે અમારી જોડે અજ્ઞા શક્તિ તો ક્યાં ને ક્યાં અંતર લઈને બેસી ગયું. બહુ મહીન બરડો. શું કહ્યું? બરોબર છે. બૂમ નહીં બરોડા. હા, એ બાજુની બૂમ જ નહીં, ખેંચ જ નહીં. એ પ્રજ્ઞા અજ્ઞા શક્તિ જ આ સંસારમાં ભટકાય ભટકાય કર્યા છે. અમે તો અભૂત થઈને બેઠેલા. કોઈ કે તમારા બુદ્ધિ બહુ મગના બા અભૂત. હા, અભૂત કે બુદ્ધિ હોત તો નફો ડોટો દેખાડત ને. બુદ્ધિ શું દેખાડે? નફો ડોટો દેખાડે. હા, એ અજ્ઞા શક્તિ હંમેશા નફો ને ટોટો બે દેખાડે કે આટલા લેટ થયા. એટલે હું આ લેટ થયા એમાં પૈસા ગયા હતા કે ના લેટ થયા પણ આપ્યા કે નફો ડોટો કાઢે? કેવું રસ્તે કોઈ માણસે હવે રસ્તે લીધા હોય એટલે અડધો માઇલ માર નકામો ગયો. બધામાં નફો ટોટો જોયા જ કરે બુદ્ધિ. દરેક ચીજમાં નફો ટોટો જોયા કરે બુદ્ધિ. નફો ટોટો બે દેખાડે. નફો ટોટો તો હજી બહાર નીકળવા ના દે. બરોબર. આપણે તો આબુ હતું, બીજું કશું ભાગ ગયો નહીં. નફા ને ટોટો કયો, ટોટા નફો અમે કયો. શું કહ્યું? તે વ્યવસ્થિત પાછું કોઈ ને એ બુદ્ધિવાળાને ફેરફાર ના થાય ને અભૂત ને ફેરફાર ના થાય એવું વ્યવસ્થિત છે. નહીં તો અમે વ્યવસ્થિત ના જાણતા હોય તો અમે બુદ્ધિ ના છોડત. જય સચિદાનંદ. વ્યવસ્થિત અમે જો જાણતા ના હોત ને તો અમે અભૂત ના થઈ જાત. ખબર ને? સમજવાની વ્યવસ્થિત છે પછી શું બધી એટલે તમને કહ્યું વ્યવસ્થિત છે માટે બુદ્ધિ નહીં વાપરો તો અબુદ્ધિ જાય ચાલશે. જય સચિદાન. નવો વિતરાગાય, નવો વિતરાગાય. દરેક જીવ માત્રામાં સ્વપરિણામ ને પર પરિણામ દેવ પરિણામો ઉત્પન્ન થયા જ કરે. દરેક જીવમાં સ્વ અને પર પરિણામ ઉત્પન્ન થયા. પણ બિલીફ રોંગ છે ને એટલે પર પરિણામ ને સ્વપરિણામ માને છે. શું માને છે? બિલીફ રોંગ ના હિસાબે સ્વપરિણામ ને પર પરિણામ અને સ્વને સ્વને સ્વ માને સ્વને સ્વ માને અને પર પરિણામ ને સ્વપરિણામ માને બંને આખા પરિણામ ને પોતાના માને બધો. એટલે પછી કે છે શું? જુઓ આ દાળ ભાત રોટલી શાક મેં જાતે જ બનાવ્યું છે. રોટલી દાળ ભાત શાક મેં બનાવ્યું. હા, આપણે કઈ તમને આ રોટલીનું જ્ઞાન હતું? કાકા, એ જ્ઞાન તો હતું જ મને. એટલે જ્ઞાને હું જાણું છું અને ક્રિયાએ હું કરું છું. શું કે છે? જ્ઞાને હું જાણું છું અને ક્રિયાએ હું કરું. આ બે પરિણામ ભેગો ફરે છે અજ્ઞાની. શું કરે છે? બે પરિણામ ભેગા ફરે અજ્ઞાની ના. અને જ્ઞાની બે પરિણામ ના ફરે. હું જ્ઞાન ક્રિયાનો કરતા છું. બરોબર. અજ્ઞાન ક્રિયાનો હું કરતા નથી. કઈ પણ ક્રિયા એ અજ્ઞાન ક્રિયા કહેવાય. કઈ પણ ક્રિયા અજ્ઞાન ક્રિયા છે. બરોબર. પ્રકાશમય છે. એટલે આ બેને ભેળું ચાલે છે. ભેળું એટલે સ્વાદ બેસ્વાદ થાય છે. શું થાય છે? સ્વાદ બેસ્વાદ થાય. પરિણામ સ્વપરિણામ આ બે ભેળું કરવાથી બેસ્વાદ થઈ જાય છે. બેસ્વાદ થઈ જાય. બરોબર. એટલે તૃપ્તિ વરે નહીં. બરોબર. નહીં સંતોષ લોક કહે છે ખાય છે તે સંતોષ શાનો થાય છે? સાયકોલોજી પરિણામ છે. ક્યાં છે? સાયકોલોજી. ઈચ્છાથી ઈચ્છા કરી કે મારે આજ તો શિખંડ લાઈન ખાવો છે, એટલે શિખંડ લાઈન ખાય છે, એટલે કે મને સંતોષ થયો છે. આપણે કઈ તૃપ્તિ ના થઈ ત્યાં તૃપ્તિ તો ના થાય ભાઈ, કે ઈચ્છા પૂરી થઈ એટલે સંતોષ. સમજો ને, ઈચ્છા પૂરી થઈ એટલે સંતોષ. ઈચ્છા પૂરી થઈ, ઈચ્છા જ્યાંથી ઊભી થાય ત્યાંથી જ અગ્નિ હળગાઈ. એને શું થયું? જ્યાંથી અગ્નિ હળગાઈ એને ઓલવા માટે ઓલવે ત્યારે પાછી એ ઉગણી બંધ થઈ જાય, પાછી તારો બીજી ઈચ્છા હળગાવે વગેરે એમ નહીં ના લખો. અગ્નિ તો હળગતી જ હોય. ઈચ્છા એક પછી એક ઉત્પન્ન થતી. હા, હવે હવે આ બેગીન પરિણાવી કે છે. હજુ ભાઈ હા તો નહીં બેગી ને તું અત્યારે પરિણામ વાત કર, પણ મારે જ પરિણામી પડશે ને. બે પરિણામ તારા ત્યાં જ પરિણામ હે, કાળ પાક્યા વગર. પેલો ચેક ચલી નતો કહેતો આ ઘીનો વેપાર વિચાર કરતો હતો, તે ઉપર ગાડો માથે લઈ અને પછી મનમાં વિચાર્યું કે ઘીમાંથી આપણો નફો થશે એટલે એમાંથી બકરી લાવીશ કે છે, અને બકરીના બચ્ચા થશે અને પછી બચ્ચાને પાછળ વેચી એમાંથી ઘરી પાછું આમ થશે, તેના બીજા લાવીશ બકરા અને તેના બચ્ચા થશે, પછી પાણી ઘર લાવીશ, પછી છોકરા થશે, છોકરા કે બાબા જમવા ચાલો તારે હું કઈશ ના ના ના તારો એવું આજે કરશે. આ જગત નો અમે સંપૂર્ણ ફોડ પાડીએ છીએ કે તમારો ઉપરી કોઈ નથી એની ગેરંટી બોન્ડ લખી આપો. શું કહ્યું? તમારો ઉપરી કોઈ નથી એની ગેરંટી બોન્ડ. તમારામાં કોઈની કિંચિત માત્ર દખલ નથી એનું ગેરંટી બોન્ડ લખ્યા. બરોબર છે. તમારામાં કોઈની કિંચિત માત્ર દખલ નથી. કોઈ પણ કોઈ જીવ દખલ કરી શકે એમ છે જ નહીં એવું આ જગત. કોઈ તમારો ઉપરી છે જ નહીં એવું આ જગત. એમાં આવી દશાઓ થઈ ગઈ મનુષ્યની, લાચારી અનુભવે છે. શું અનુભવે છે? લાચારી. હે? આપડે પોલીસ મળ્યો માને પેટે નહી જન્મેલો, ગધેડી પેટે નહી જન્મેલો ને. માને પેટે હોય તો પોલીસ થાય ને, ગધેડી પેટે જન્મેલો હોય તો પોલીસ ના થાય ને. હા, માટે માને પેટે તારી પેટે એ જન્મેલો છે. અને કોઈની દખલ છે જ નહીં આ વર્લ્ડ માં. કોઈની દખલ છે નહીં તમારો. તમારો હિસાબ છે, તમારા ચોપડા નો હિસાબ બુમા બુમ કરી રહ્યો છે. હા, તમારા ચોપડા નો હિસાબ બુમા બુમ કરી રહ્યો છે. અને તમારો ઉપરી કેમ જણાય છે? કારણ કે તમારો ઉપરી તમારા બ્લન્ડર અને તમારી મિસ્ટેકો છે. કારણ કે શા સાહેબ બ્લન્ડર અમે કર્યો? કારણ કે છે કે તમે છો, તમે તમારું અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું તમને ભાન નથી. અને તમે કહો છો કે હું ચંદુલાલ છું, તે તમે વસ્તુત્વનું ભાન નથી એવું બેભાનપણે બોલો છો. માટે તમારો આ બ્લન્ડર છે. તમારું શું છે? બ્લન્ડર છે. અને જો એ બે ભાન પણ જાય અને વસ્તુત્વનું ભાન થાય તો કોઈ ઉપરી છે જ નહીં. પછી ભૂલ હોય તો નીકળી જશે. કે બ્લન્ડર છે, મિસ્ટેક. બ્લન્ડર જેનો જાય તેને મિસ્ટેક જતી રહે. શું કહ્યું? બ્લન્ડર છે, ઉપરી છે નહીં. આ બોન્ડ હું લખી આપું છું. શું કહ્યું? બોન્ડ લખી આપો છો. હા, તારું બધી બધા મનુષ્ય એમ જ જાણે છે કે ભગવાન ઉપરી ફળ ઉપરી વાહ એ ઉપરી હોય તો એના કરતો તો આ ભવને ઉપરી બનાવી હારી. મારી વાત થી હિંમત આવવાનું સમજે નઈ નથી. તેને નથી કઉ છું એવું કેવાય નહીં કોઈ થી. આ વર્લ્ડ માં કોઈ બોલી શકાય નઈ કે આમ નથી તેવું બોલાય જ નહીં. બરોબર. જે આ જ્ઞાની પુરુષો જોઈને કે કોઈની ચિંતિત માત્ર દખલ કરી શકે એવું નથી. કોઈ કોઈ તારો ઉપરી કોઈ બાપો નથી. શું કહ્યું? કોઈ બાપો નથી. તારી મિસ્ટેક અને બ્લન્ડર તે જ ઉપરી છે તારા. તો આનો ઉકેલ આવે, રસ્તો નીકળી જાય. નહીં તો આમાં રસ્તો નીકળવો જોઈએ. તો બરોબર છે દાદા. અને એનો અમે ગેરંટી પણ લખી આપીએ છીએ. અને આ હું તને સ્વતંત્ર બનાવું. અને પછી સ્વતંત્રતા ચાખી દેજો. તું એકવાર ચાર્જ તો કરો પછી આગળની વાત. આ સેક્રેટરીમાંથી ટેચ બધી કાઢીને ટાંકી દે છે પછી નામ જાય કે આ સેક્રેટરી આવી જ છે. વાત ને સમજો ને, લોકો તો બહુ ભડકી ગયેલા. મનુષ્ય જાતિ ને તો બહુ લાચારી ને કઈ જાત દીનતા ને કઈ જાતના માણસો છો ના હોય. ડાક્ટર ને એમ કે ડાક્ટર મને બતાવજો, એનો બાપ મરી ગયો, મા મરી ગઈ, તને શું બતાવવાનો છે? એનો બાપે મરી ગયો ને એની મા મરી ગઈ, શું કહ્યું? એના માટે ચિંતા કરો ના, નિમિત્ત છે. નિમિત્ત છે ને, નિમિત્ત ભાવ હોય લાચારી ના હોય. શું કહ્યું? નિમિત્ત ભાવ હોય નિમિત્ત. આપણે શાકવારી શાકવારી એ નિમિત્ત છે, શાકવારી એ નિમિત્ત છે, અને ડાક્ટર એ નિમિત્ત છે, અને પેલા કટિંગ કરે છે તે નિમિત્ત છે. ડાક્ટર બહુ ટ્રેસી વાળા વડોદરા માં હતા ને, મારે તો ગમત કરવાની ટેવ. સર મેં કહું આ ડાક્ટરો હવે વધ્યા છે ને, હવે આ ગાંજા બધા હમ્પ કરી અને બધા જતા રે, બે જ વડોદરા ખાતે રાખ્યો તો આપણે 2 લાખ છે અહીંયા આગળ.